નહીં, કાયમ નું સુખ નિરાલમ હશે. તારે નિરાલમ સુખ છે? તને લાગે છે નિરાલમ સુખ છે? લાગે છે. છોકરા બધા હમી કેમ થાય? આખું આખું જગત અવલંબન ઉપર સુખ માની ને બેઠું છે. આખું જગત અવલંબન વગર સુખ નથી એમ જ માની ને બેઠું છે. બે વાક્ય સાંભળવાનો વેદાંત ના પૂજારી કરે છે. હા બરાબર છે. બધા તો બરોબર સમજો છે આ બધાઓ. અલંબન સુખ હોય છે બરોબર. આપણે દ્રષ્ટિ આપી છે પણ પેલી દ્રષ્ટિ નો હજુ એટલું બધું. છોકરો જવાબ આપે છે તને કેવું લાગે? એ તો છે ને, સમજી ગયો છે ને બરોબર. એને ઘેર બેસી ગઈ છે બરોબર. હિમાલય ના સાધુ આચાર્ય બધા આનો વિચાર પણ નથી આવ્યો કે ના. બહુ મોટું વિજ્ઞાન છે. એનો વિચાર આવે ક્યાંથી? એવી કોઈ કલ્પના એને કરી હોય કોઈ દિવસ? જગત માં ખુલ્લું થયું નથી એવું આ વિજ્ઞાન. હા, અરવિંદ પાંચ આજ્ઞા નક્કી કરી નાખ્યું કે આપણે પાંચ આજ્ઞા લેવું પછી જે જરૂર પડે પછી કઈ જરૂર નહીં પડતી. નઈ સાધના હિસાબે કઈ કરવાનું છે જ નહીં, સમજવાનું છે. સમજવાનું છે. બીજા બધા લફડા વધારે હોય છે એ આધાર ક્યાં સુધી પડશે એ કહેવાય નહી. આલંબન એટલે આધાર. આધાર ક્યારે તૂટી પડશે કહેવાય નહી. આ પડશે પેલું પડશે એવું થાય. અને નિરાલંબ સુખ ક્યારે તૂટી પડે? હા, એને કોઈ ચાન્સ જ. નિરાલંબ સુખ એટલે પછી તૂટી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થયો? પછી તો એમ જ રે ને. છોકરા સમજી ગયો? સમજી ગયો. રવિંદ જતા રહ્યા બધા? હું જતા રહ્યા. અવલંબન ઉડી જાય. અવલંબન ઉડી જાય કે ના ઉડી જાય? અવલંબન લાગે કે સુખ લાગે? પંખા કોણ બંધ કર્યા? તેમાં સુખ છે. નિરાલંબ સુખ માં. નિરાલંબ નિરાલંબ મેં કહ્યું કે હિમાલય ને બધા આચાર્ય સાધુ બધા કારણ કે દાદા એ લોકો વિચાર થતો નથી આવ્યો. જે આ સાયન્સ નો એક વિચાર હજુ કોઈ માર્ક નથી આવ્યો કે બોતેર કલાક કરો મોટી ઉંમર ના 24 કલાક ના દિવસ 12 કલાક. આખું સાયન્સ પૂતગલ ને શુદ્ધ કરવાનું છે ને? આ તમારો જે પાંચ વાક્યો કે બધું વિજ્ઞાન પૂતગલ ને શુદ્ધ કરવા માટે જ છે ને, આત્મા ને કઈ લેવા દેવા નથી. પૂતગલ ને શુદ્ધ કરવાનો આપડે કઈ જરૂર નથી. પૂતગલ તો એની મેરે આપણે જો આપણી શુદ્ધિ ને શુદ્ધ ને આપણી જે શુદ્ધ દશા છે એમાં અશુદ્ધિ મનાય નહી તો પૂતગલ તો શુદ્ધ થવાનું જ છે. પણ મૂળું અશુદ્ધિ તો પૂતગલ ની જ છે ને. ફરી જગત કોઈ તાર પૂતગલ ની અશુદ્ધિ માનતું છે? જગત આખું આત્મા ની જ અશુદ્ધિ. આત્મા જ મારો પાપી છે કે જગત જગત ની અજે વાત પૂતગલ ના અશુદ્ધ ની કેવા તમે સમજ્યા? ભૂતગલ ને તો ડખો ડખલ ના થાય ને, ચોખ્ખું જ થયા કરે. કેવું એક બીજો પ્રશ્ન થાય છે, આ ડખો ડખલ કરે ડખો કરે તો ડખલ થઈ જાય. ડખો ડખલ કરનારી કોણ? અજ્ઞાન માને તો અજ્ઞાન માને તો. અને પછી વાદા ને વચકા, વાદા ને વચકા, વાદા ને વચકા, વાંધા વધકાર એ સંસારમાં અટકાવનારી વસ્તુ છે. પછી ગમે તેમાં છે, કારણ કે સત્યનો વાંધો રાખે તો એ વચકો પડી જશે. શું કહ્યું? અસત્યનો વાંધો રાખશે તો એ વચકો પડી જશે, કારણ કે સત્ય અસત્ય એવી વસ્તુ જ નથી. સત્ય નથી ને અસત્ય નથી, સત છે. સત સત હા, સત એટલે અવિનાશી છે. સત્ય નથી ને અસત્ય નથી, સત્ય ને અસત્ય વિનાશી છે. સત્ય ને અસત્ય બંને વિનાશી છે. અને સત્ય હા વિનાશી એટલે રિલેટિવ, રિલેટિવ છે, રિલેટિવ છે. અને સત્ય રિયલ છે. તમને સમજ પડી ગઈ? સત્ય એટલે દાદા સત્ય એટલે શુદ્ધ, શુદ્ધ ને સત્ય એટલે જે વસ્તુ છે તે વસ્તુ ને માનવી એ કાયમ ની છે એને માની એમ નમસ્કાર. બહુ બધું પુસ્તક લખે ખરેખર તમારે લખાય નહી પુસ્તક પછી દંતિકા કરે મુસલમાનો અવરું બોલે એટલે પછી એવું થાય તો બધું સરખી રીતે જોવું જોઈએ, સરખી રીતે ના જોવું જોઈએ. ભગવાન કયો રહ્યા તો પછી એને પૂજવાનો રહ્યું કયો? એ જ નહીં, એમાં ભગવાન છે નહીં. આ તો શું ખબર માથો પડવાનું આગળ છે? આ તો મેન્ટલ હોસ્પિટલ ની દવા છે. એમાં ભગવાન જેવી વસ્તુ જ નથી. પણ મેન્ટલ હોસ્પિટલ દવા ના હોય તો ભગવાન ગોળે રે. તમને લાગે છે બાબુ મેન્ટલ હોસ્પિટલ ની દવા છે? મંદિરો મેન્ટલ હોસ્પિટલ ની દવા છે. બીજું શું છે? આમાંથી વધારે બધા મેન્ટલ થાય તે થર્ડ હોસ્પિટલ. આ ફર્સ્ટ ક્લાસ હોસ્પિટલ, સેકન્ડ ક્લાસ હોસ્પિટલ. મેન્ટલ થી ખરાબ થઈ ગયો જ્ઞાન નહીં બધા. મુસલમાન માને નહીં કશું વાત થઈ ને કોઈ કશું નામ દેદાર નહી. તો મૂર્તિ શું કે છે કે તારી બનાવી હું બની તારી એક ફૂટી છે કે બે કે છે? શું કે છે? તારી બનાવી હું બની શું છે? તારી એક ફૂટી છે આંખ કે બે ફૂટી ગઈ છે? શું કે છે? એક ફૂટી ગઈ છે કે બે? હા, ઉપર બેસીને પેલો સવાર ઘડે આપડે જોઈએ તો પછી દર્શન કરવા જઈએ ને. કારણ અવલંબન છે એક જાતનું. હા, અવલંબન અને સારું છે, સાયન્ટિફિક છે એમાં. એમ બે માત્ર નથી. આખી બસ પચાસ માં સવાર માં 6 વાગે ઉપડવાની હતી, બપોરે 1 વાગે ઉપડી. બધા એક ટાઈમ શું નથી મળ્યા કરતા. તમારે જ્ઞાન ના આધારે કોઈ પણ માણસ એ તો અમારી જાત તો હા બરોબર. હા એ જ કે છે ને, આ પટણી પણ એમ જ કે છે ને, બીજી સમય શિખર ની ટૂરો બધી જૈનો ની ઘરે નીકળે છે ને. આપડે કોઈક જઈ ને તો મારા જેવા જન્મા બેઠા હોય, કાકા ચોરી યાર કરતા હોય, બધું કરતા હોય, જાનમોલ ખાતા ના હોય, જાય છે. પાળેલા જાનવર માં આપડે બધા ખરા ખરા મનુષ્યો જ આવે, કોઈ કોઈ જાનવર એવું હોય છે. રાજા તો મોટા મોટા બળદ હતા, તે હોદા નો સીગડો હોય ગયા હતા, નગડા તો પૈસા એટલે કૂતરા ને એવી સાહેબી હોય. માટે બીજો શબ્દ કાઢવો જોઈએ, કારણ આત્મા સુખ આપણે કહીએ તો એ સામે દુઃખ આવે, એ દ્વંદ થયું અને રિલેટિવ માં ગયું. એટલે આત્માનું જે સુખ છે, જે કાયમ નું સુખ છે, એના માટે કોઈ અલગ શબ્દ હોવો જોઈએ. અલગ છે ને, આનંદ જે છે આનંદ છે, એટલે ક્યારે પણ ભગવાન સાતા કહી છે. સાતા સાતા સાતા દુઃખ ના સાતા દાદા, પોતાના સ્વરૂપ નું સુખ આવરાય કેમ ગયું છે? પોતાના સ્વરૂપ નો જે સચિદાનંદ સુખ છે, આનંદ છે, એ આવરાય કેમ ગયું છે? કોન્સ્ટન્ટ નથી, એટલે જાણતો જ નતો ને. તને સુખ લાગતું તો બીજા બધામાં, કઈ સુખ લાગતું નોર્મલમાં? આ સંસાર ની વસ્તુઓ માં આવરાય જાય, આવરણ આવી જાય, પછી આવરણ જાય તો પછી ઘણું સુખ આવે. પોતાના સ્વરૂપ નું ભાન કરાય તો એનું સુખ આવે, ભાન ના થયું તો સુખ આવે. સ્વરૂપ નો ભાન દેવું છતાં શું કોન્સ્ટન્ટ નથી રહેતો ને? કોન્સ્ટન્ટ છે, તકલીફ છે જ ને. સનાતન છે, સનાતન છે. તમે રહેશે સનાતન, પણ શું થાય કરે સમજણ રહેશે સનાતન. રોજે ધ્યાન માં ઇગોઇઝમ નહીં રહેતા હે, આપકી અંજાન મેં હો જાતા હે, અંજાન મેં એસા હી કોન્સેપ્ટ હો જાતા હે. ઓર કભી ગજવા કાટ લે કોઈ ઇચ્છા કાટ લે તો આપકો દુઃખ હોતા હે કે હમ ક્યા કરેગા, અભી ઇતના પૈસા તો કચરે ગયે. વો ટાઈમ મેં કુછ ઇફેક્ટ હોતા હે? અર્થ ધ્યાન હોતા ક્યા હોતા? હા, ટાઈમ ધ્યાન મેં ઇગોઇઝમ નહીં આપને, ઓર ધર્મ ધ્યાન હે ઉસમે ભી ઇગોઇઝમ નહીં હે, ઓર ચોથા શુક્લ ધ્યાન હે. શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન પરોક્ષ ભક્તિ કા કારણ હે, પરોક્ષ ભક્તિ ભગવાન ની ઓર શુક્લ જ્ઞાન પ્રત્યક્ષ ભક્તિ હૈ આપ સમજા ને વો સબકો શુક્લ ધ્યાન વર્તા હૈ હમારી સાથ હૈ ને સબકો શુક્લ ધ્યાન વર્તા હૈ પરોક્ષ હુઆ પ્રત્યક્ષ આપતા આપી અંદર જો ભગવાન બેઠા હૈ સબ દેખ સકતા હૈ આપણે સાધન છે કયો ઉપાય એ જોવું છે એના માટે કયું સાધન કયું હું તો એક દફે અમારી સાથ આવો દો ચાર દિન પહેલા આવો ઓર ઉસને ફિર આપકો ફર્સ્ટ રિલીફ દેગા રિલીફ ફર દફે એક દફો આવો તો હમ એસા ભગવાન કી કૃપા લગા કે એક ઘંટે મેં સબ કુછ દે દેંગે આપ સબ જગ પે ભગવાન હી દેખેંગે હમકો સિર્ફ વહી ચાહિએ એ જોઈએ મારે એટલું જ જોઈએ છે કે હા કેસે વો સબ કુછ દિયા હૈ સબ કુછ દિયા હૈ પર જો કદી આપકો ટાઈમ મિલે તો કલકત્તા આ જાઓ સબ કુછ દેને કા હૈ આપકા નામ ક્યા હૈ રામ બાબુ રામ બાબુ રામ બાબુ ક્યા સચમુચ આપ રામ બાબુ હૈ એ તો નામ હમારે પિતાજી ને રખ દિયા મગર આપ ઉસકો માનતા હૈ ને મેં રામ બાબુ હૈ એસો માનતા હૈ પિતાજી ને નામ રખ દિયા ઇસલિયે મેને જાના નહીં પણ એ વો ભૂલ હૈ વો બ્લન્ડર હૈ રામ બાબુ તો આપકા નામ હૈ યુ આર નોટ રામ બાબુ તો આપ કોણ હૈ ઇસકે તલાશ તો કરના ચાહિએ યસ હમ યહી જાનના ચાહતા હૈ યહી જાનના વો જાન લિયા ફિર તો સબ જગત જાન લિયા હા તો વહી જાનને કી ઈચ્છા વો હમ બતા દેંગે સર સમજ ગયે ને હમારી ક્રિએટ કિયા ઠીક હૈ જે અરે વેન ઉપનિષદ પુરાણ તો એવું જ કહે છે કે ભગવાને બનાવ્યું છે બનાવ્યું છે એવું બધા કહે છે વેદ ઉપનિષદ वो रिलेटिव बात है सच्ची बात नहीं है वो व्यू पॉइंट है समझ के मैंने गीता को पढ़ा कई बार पढ़ा वो वेदांत में भी नहीं पढ़ा वेद का भी कुछ बोलता है दिस इज नॉट डेड दिस इज नॉट डेड दिस इज नॉट डेड तो नहीं गो टू ज्ञानी आत्मा जानने का विचार हो गए ज्ञानी की भाषा और ज्ञानी पुस्तक शास्त्र का ज्ञानी को ज्ञानी नहीं बोला जाता है ज्ञानी तो खुद ही देख सकता है हम देख रहे हैं कैसे चल रहे हैं कौन चलाता है आप कौन रहे कैसे चल रहे हैं सब देख रहे हैं और देख के बोलता है एक घंटे में तो क्रोध मान माया लोग सब चली जाएगी वो इलेवेंथ आश्चर्य है क्या है इलेवेंथ आश्चर्य कभी कभी ऐसा मना नहीं है नई बात है आ जाओ सर एड्रेस बेड्रेस ले लो જ્ઞાન આપ ગમે ત્યારે આપી શકો હિન્દુ હોય મુસલમાન હોય ગમે ને આપી શકો ધ્યાન કરને કા વિચાર હોય તુમારા તો એસા કરના કોઈ ગાલી દે વો ટાઈમ મેં વો ક્યા ચીજ હૈ ગાલી દેતા હૈ વો આપકા આપકા જો કર્મ કા ઉદય આ ગયા હૈ ઇસસે વો ગાલી દેતા હૈ મગર વો તો નિમિત્ત હૈ ક્યા હૈ નિમિત્ત બચકા નહીં બનેગા આપ સમજા ને વો ઇતના કરેગા તો ધ્યાન આપકો હો જાયેગા કોઈ ગજવા કાટ લે કોઈ નિમિત્ત હૈ આપકા કર્મ કા ઉદય હૈ ઔરત કભી અપને કો બાદ જ્યાદા બોલ જાવે તો ભી સમજ જાના કે તુમ્હારા કર્મ કા ઉદય હૈ વો તો નિમિત્ત હૈ ઇતના કરેગા મજબૂત કરવું પડશે ને આ કરવા માટે પોતાને મજબૂત કરવું પડશે એમ કે છે મજબૂત શું કરવું બધું પોતાને મજબૂત કરવું પડશે મજબૂત કરને કા તો ઇધર આ જાઓ મલ ચાહીએ હા આ તો હમ મજબૂત કરકે દેતા હૈ આપ ઇધર આ જાઓ 22/11/78 સવારે એનાથી વધુ થશે એમ કહ્યું. પછી તમે કેમ નો આવું કરો છો? મારી જવાબદારી પડી છે, એને કહેવાય. બીજા બધા ઠીક છે, બીજા આખું વેદાંત માર્ગ માં ભગવાન કરતા છે. વેદાંત પોતે ના કે સંપ્રદાય મત છે, એ સંપ્રદાય વાળા એ ઉપર ભગવાન વેદાંત પોતે ના કે જાણે કોઈ સર્વ નિયંત્રણ કરનારી શક્તિ છે એને લોકો ભગવાન તો કે છે ને. એથી તો એવું બોલાય તો આ કથા વિશ્વનાથ ના મંદિર માં જઈ અને આ લોકો આમ પેલા ઊંચે મને બિહાડી અને આવું બોલે પરમાત્મા પ્રેમ સાથે આ દેવ બોલવું, એ તો બોલાતું જ છે. કોઈ બાવો બોલવા દે ભાઈ, કશું ના આવ્યો શું કહ્યું બોલેલું નહી. માવી ના વખત માં નહીં બોલે, માવી ના વખત માં બોલવા જાય ને તો આ બાજુ પેલા આ શબ્દ લોકોના પાનમાં પહેલી વખત બોલો છે. શું બોલ્યા આપણે બોલવા લાગે તો એને આનંદ ચાલુ આવે છે. આપણે શબ્દ એવા છે કે એક શબ્દ કે જો આપણે તો એ બોલવા લાગે આનંદ ચાલુ કરે. કારણ કે આ તો પ્યોર અમૃત નથી રહ્યું છે. શું થયું? પ્યોર અમૃત નથી. હા, જે આમ તો બોલવા લાગશે તો એને જગત જય રપિનારો, શંકર છતાય જગત જય રપિનારો, શંકર પણ મુજ ને નીલકંઠ મુજ સુ, શંકર પણ મુજ ને નીલકંઠ મુજ સુ. આવીને જૈન ગણતા હતા લોકો, તમારે વચ્ચે ના ચાલે તમારી મને કોણ ખેંચે છે? જે સમજણ વાર ખેંચે છે કોણ ખેંચે? અહી ગમે એટલા હીરા મૂકી રાખીએ પણ પેલા ભરવાડો ને બધા લઈ જાય. પેલી બાજુ ના ટુકડા મેલી શું લઈ જાય? અમને એવું તો આ હોબર હોબર કરતા કહેવા હોય તો હોબરે નહીં ને એના જશો કે એટલે બધું અમનું ટોળી તો જાય જાતની પરીક્ષા થી નહીં કોઈ કઈ કહ્યું એ પ્રમાણે અને વોટ માં એવું છે આપડે તો વોટ માં કોઈ કે કર્યું કે આપવા દિવસ પૂછવા જાય અમને તો રેડમી હારી થઈ છે કઢી હારી થઈ છે એ બધું ફાવે આખો દાડો ક્રોધ માન માયા લોભ માં સોયા એ હાથ પેઢી સુધી નો કેમ કરીને છોકરા તે કરું આમ કરું અમને બીજી કઈ ધર્મ ની પડેલી બીજી આ પહેલી વખત વાક્ય બોલાયું દુનિયા કે આ ઘન મે આયે પરમાત્મા સા મેં તો પહેલા તો આવું બોલ્યા હોય ને પાછા ધંધા બોલે નાસ્તા ભાઈ બારે પડી જાય તો હિન્દુસ્તાન કે કારણ કે પેલા ઘરના લે બાગુઓ ચડાવે દીખો દીખો એ ક્યાં હે ભાઈ આપને કેસા બોલતા હે લગાવો સારે બહુ કેટલા ને લાવો ને આપણને આપણે પસાર કરો ને દાદા ડેમોક્રેટ નું કશું થાય ને ડેમોક્રેટ નું કશું થાય ને એટલે ક્યાં થઈને નીકળી ગયેલા આપડે ગામમાં રહી નીકળ્યા હતા પછી બધા મને પૂછ્યું તમે કર્યા શું ઉતરાણી ભરે ગલીઓ ગાડી ભરે નહી બસ ભરે નહી તમે કહ્યું શું ઉતરા તમે આવું ને ગયા હતા નિરંતર ચિતની અશુદ્ધિ થયા ચિતની અશુદ્ધિ થયા કરે એટલે આ લોકો એ ધર્મ મૂકેલો ધર્મ ચિતની શુદ્ધિ કર્યા કરે ધર્મ ના અર્થ ચિતન શું તો થઈ જાય એટલે અધોગતિ બધું કરે અશુદ્ધિ નું કારણ એ બોલે છે એ તમારી ચિત્ત ની અશુદ્ધિ થયા થઈ જાય પણ તે તમે ના કરો એટલે ચિત્ત શુદ્ધિ થઈ જાય શું થઈ જાય એટલે એક્સેપ્ટ કરીએ તો આવે ને લાગે ને આપડે એક્સેપ્ટ ના કરીએ તો ક્યાં લાગતો નથી ને હા પણ ચિત્ત ની શુદ્ધિ થાય બરાબર બાકી નહી તો કોઈ ઉપાય બીજા રસ્તા હલકા રસ્તા બધા દેખાડેલા વૈષ્ણવ વૈષ્ણવ માં એ મૂર્તિ નામ જોવે એ ચિત્ત ની શુદ્ધિ માટે છે કેટલો વખત પેલા પહોંચ્યો રહ્યો થોડી ઘણી થઈ ભાઈ તો પણ એમાં કશું એક તલ જેટલું ના વળે સમજ પડે ને જેનાથી અંતર શાંતિ થાય જેનાથી કોઈ ને દુઃખ ના દેવાય એનું કેવાય આ તો દુઃખો દેવા શું રો આ બધા મેસી દઉં નવડાય નવડાય ધોળાય ધોળાય નાશ મણકો મણકો આવ્યો નાશ મણકો તમે કઈ બહાર લઈને ભરતા હતા ને અવાર માં કઈ એટલે કાલે એમ સાઈડ થઈ ગયા અવળું આવે ત્યાં સુધી થાય અરે અવળું આવ્યું હોય તો નેર કરે આપડે ભારત માં થયો બાબડા ના લુભાજ બોલે આવું હતું તે આપડે હતું જય બી આને તો સરે ભગવાન ને ઘેરે દીપારક ચાલે અને આત્મા નો સ્વભાવ વિતરાગતા દીપારસ એ કરી વિતરાગ એટલે અમારી દીપારસ નો આનંદ લાભ મળી જાય ને બધું બીજા ભોરા જે ચાર ના બગાડ્યા નથી બધું બધા લોકો ફાયદો થાય એટલે સારું કે હું ઉતરવી છે બીજો એ શીખવાડ હશે ત્યાં પેલો વળી રસી જ બોલે છે કે હિન્દુસ્તાન વડો બધાને કેવી જાત અત્યારે ઉત્તર કેવી શિક્ષા જોઈએ કેવી શિક્ષા હા તો આગળ અત્યારે જમવાનો હારા બનાવ્યો ને એ જ આગળ અત્યારે એના ભાવ ભરે એટલા માટે ભાવ ભરે ભાવ ભરે કે લાગવા આવે આવું બધા કરવું એ આગળ બહુ દુઃખ પાડે જો જયારે ભાઈ માં સાધિક લોક છે એટલે ત્યાં આગળ એમાં કરી રહ્યા તો કારણ કે એમના ભાવ બગડે જ નહીં ને અને સુધરે નહીં અને આ તો ભાવ બગાડતા વાર લાગે શિક્ષક મતલબ જો આ દેશ માં એવું જ છે સાહજિક લોકો ના હોય તો શિક્ષક મધુ પેલા શિક્ષાત્મક લાવશે ખરું મજા બી લાગશે ઈશ્વરનું કેન્દ્ર થઈ જશે કુદરતી હેલ્પ છે વાણી નો વિવેક ના હોય ત્યાં પછી બંધન રાખવું જ પડે ને જે લોકો વાણી નો વિવેક ના રાખી શકતા હોય ત્યારે બંધન ની જરૂર જ છે વાણી ના વિવેક માં જરાક કદાચ પકડી જવો ને ધ્યાન બગાડ જવું છે આ વાણી છૂટે એટલે શું કેવા માંગે એ શું કેવા માંગે વાણી છૂટે એટલે બાદશાહ જન્મ બોબડી પણ ગોળી ઉઠાઈ જાય એટલે બોલવું એ ગુનો, કોઈને વાત કરીએ તો એ ગુનો. આ શું કહેવા માંગે છે? બધી તારી વાત જે થાય છે બધું એક બે લોકો અને આ રસી જેવો બોલે આ ના હોય તો સુધી ખાલી દુરુપયોગ કરી રહ્યા આવી વાણી ના મળે જે ફીટ થયો ગમે તેમ ગાળો બોલ્યા કરે છે. એ ગાયો ડેમ ગાયો બેસો ને બધું ડેમો ટિકિટ કરે ડેમો બેટિંગ રોડ બધી ઉઠે જ ને. તમે હોર્ન માર માર કરો 12 કલાક સુધી પણ એક જ નહીં ઉઠવાનું. એનો નિયમ ભાઈ ફોરી માં ચાલે અહી ના ચાલે. કઈ બાબા રાત દિન ઊંચાઈ રહેતા હે બહુ પરેશાન જાગ્રત નહીં રહેતા જાગ્રત રહેતા કેટલા થાય 12 એક વાગે તક જગતા હો 12 એક વાગે સુધી ઓ જાગૃતિ નહીં ઓ દુનિયામાં કોઈ જાગતા નહીં ને ઉગાડી આગે નિંદ લેતા કરતા હે જાગૃતિ હોની હતી હે ઓ સબ લોગ ઉગાડી આગે નિંદ લેતા હે સબ લોગ જીવન મેં તો નિંદ નહીં બાબા ગાડી આંખ સે નિંદ લે રહ્યા ફિર ચિંતા ઓર વરી જી હોતા રે દૂસરા ક્યારે જાગૃતિ માં નહીં દુઃખ હોતા હે બોલે જાગૃતિ નહીં હે ગાડી આંખ સે નિંદ લે રહ્યા હે તો બંધ આંખ સે નિંદ લે રહ્યા હોય બંગા બંધ આંખ કી નિંદ હે ગાડી આંખ કી નિંદ હે. તને સમજ પડી ગઈ વાત મારી ના પડી? ગાડી આંખ ની નિંદ ને બંધ આંખ ની નિંદ બહુ દુઃખ હટતા નહીં. આજ દાદા ભગવાન કા નામ આખા દિન બોલો છો એક મહિના માં સબ દુઃખ ચલે જાયગા સમજો ને. મહિના તક બરોબર આરાધના કરો ઓર પૂરા પૂરા એવી આરાધના કરો સબ કુછ તમારા કામ હો જાયગા સમજો. દાદા ભગવાન દેખાય તમને? નહીં કભી આજે દેખા? હા જી કોઈ દિન દેખા નહીં થા. કોઈ દેખાતા હોય દાદા ભગવાન નહીં હે, વો તો પટેલ હે, વો તો પટેલ હે. વો દાદા ભગવાન નહીં, દાદા ભગવાન અંદર બેઠેલા હે, કીતી અંદર બેઠેલા હે, સમજ ગયા ને. વો બોલતા હે કોણ હે? ભગવાન. વો ભી દાદા ભગવાન નહીં, વો ઓરિજિનલ ટેપ રેકોર્ડ હે. ક્યા હે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ હે, સમજ ગયા ને. ભગવાન તો અંદર હે 14 લોક કા નાથ, ઇસસે બડા કોઈ ભગવાન હી નહીં. દુનિયા કે આંગન મે આયે પા દિન બોલો તમારા સબ કામ સબ દુઃખ ચલે જાય, સમજ ગયા ને? और सब दुख चले जाए ठीक हो जाए, फिर एड्रेस ले लो, वहाँ आओ बम्बई में, हम दूसरा को देगा। कौन सी जात वाला है? ब्रह्मा ने काश, काश कौन सा है? मैं काश हूँ। तो क्षत्रिय कायस्थ का? हाँ। वो बने लगना चाहिए, मैं छोकरो दुख ज्यादा जाता नहीं, वो क्या लगा है हाथ में, मैं उसने लेने का लेने की जरूरत है। आपका बॉडी क्या सोचते हुआ है? अच्छा अच्छा देखो क्या बॉडी दे रहे हैं, बॉडी क्या था? अभी नहीं लेगा ना, लेगा नहीं ना, ये नहीं लेगा, आखिर जिंदगी पर नहीं लेने का, समझ गया ना? तुम्हारे को हरकत नहीं, आज आज से बोलना शुरू करना, अभी शांति कोई हुई हुआ है थोड़ा थोड़ा, अभी आपसे देर हो गया है, हमको मिला सबसे देर हो गया, ये सब मिला है, किसी को दुख नहीं, चिंता नहीं, हरी नहीं, कुछ नहीं, जैसा भगवान की माँ बन सकता है। हिंदी सुन, हिंदी बोल, हिंदी बोल बाबा। बाबा मैं पुलिस में इंस्पेक्टर था, पुलिस में मैं इंस्पेक्टर था, पुलिस में इंस्पेक्टर हो तो कल्ला नहीं, हमारी केस पड़ी है मुख्यमंत्री के पास में बिहार का, वो अभी तक फैसला नहीं हो पाया क्या होगा। पति की केस थे तो मुख्यमंत्री नहीं पास है, केस पड़ो हजू सुधी एनो कई फैसलो आयो नहीं, बिहार बिहार कपूरी ठाकुर बिहार कपूरी ठाकुर, तो क्या फैसले देने वाला? उसे फैसला करना है मेरे को कि यहाँ डिपार्टमेंट में ये चार्ज प्रूव नहीं हुआ, इसलिए तुम्हें ભગવાન દાદા કેવો છે ને, ઢોગા ને પાણી કરીને પીવે જાનવર માં કાગડા બહુ ચકાશ દે, કામ કરવું બહુ ચકડા છે, એવું આય હા બધું વાળિયા ભગવાન ચોકસી ને પાંચ હું લેવાય, એવું આપણે વાંધો ના, દાળી માંથી લઈ જાય એવું થાય છે, હમણાં ગાડીમાં એવું હમણાં બહુ થાય છે, અમારી પુણ્ય જેવી છે હા રસ્તે લાગે